પણ કોઈ સાચા મહાત્મા જો વેદાંત શીખવે. અને ગીતા, ગીતા જયારે આટલું બધું, ગીતામાં હજુ કોઈ જ્ઞાન જ નથી આવ્યું, વનખોટ ભાગ આવે છે, કોઈ પણ જે કૃષ્ણ ભગવાન શું કહ્યું કે આ ગીતા બહુજન માસ છે, હજારો માણસ પણ એકાદ એના સ્કૂલ અર્થને પામશે. કે શું કે એવું કઈ કહ્યું છે? હજારો માણસ વાંચતી હશે, એકાદ માણસ એને સ્થુલ અર્થને પામશે. અને એવા હજારો માણસ વાંચશે જો આપણી પાસેથી જ્ઞાન લઈએ, હું બીકોઝ આઈ એમ ક્યુરિયસ, આઈ એમ આસ્કિંગ, આપણી પાસેથી જ્ઞાન લઈએ અને મુક્તિ મળી જાય તો પછી કૃષ્ણ ભગવાન સામે આટલો ટાઈમ વેસ્ટ કર્યો છે? ભગવાન હતા તો આઈ મીન વાય ડીડ હી ઓલસો નોટ ગિવ જ્ઞાન ટુ અર્જુન? કૃષ્ણ ભગવાન નેવર સેડ ગીતા. બોલે મેં કુરાન વાંચ્યું નથી એટલે ખબર નહીં પડે કે ઠેઠ સુધી વસ્તુ છે કે કુરાન ઘણા લોકોને અટકાવી રાખ્યા છે ત્યાં આગળ. શું થયું? ખ્રિસ્ચિયનો ખોટું, ક્રાઇસ્ટ નું ખોટું નથી, બાઇબલ નું ખોટું નથી, ઘણા લોકો અટકાવી રાખ્યા છે. કુરાને ઘણા લોકો અટકાવી રાખ્યા છે, એવા બીજા બધા ધર્મો બધાને અટકાવી રાખ્યા છે. પછી આ બુદ્ધ ભગવાને પણ કેટલા ને અટકાવી રાખ્યા છે, ચીનમાં બધી બધાનો છતાં તો ભગવાન બુદ્ધ ને કેમ પસંદ નહીં કરતા? તમારે સિદ્ધાંત ની વાત છે, એટલે બુદ્ધ ના કરતો તમારો સિદ્ધાંત ઊંચો છે. શું છે? એટલે બુદ્ધ નું તમે એક્સેપ્ટ ના કરો, તેથી કરીને બુદ્ધિ ના લોકો કેટલાય લોકો અટકાયા કે ખોટું તમે કહી શકો ને, તમે ખોટું કુરાન ને કહી શકો, બાઇબલ ને કહી શકો, બુદ્ધ નું ના કહી શકો, બરોબર ને? વેદાંત ને તમે ખોટું ના કહી શકો. છતાં કૃષ્ણ ભગવાન કહ્યું પડ્યું કે વેદાંત ગુણ ત્રિગુણાત્મક છે, માતાજી ત્રિગુણાત્મક છે એટલે શું? સત્વરજ ને તમો ગુણ ને ઉત્પન્ન કરનારું છે. શું કે છે? માટે ખોટું છે ના, એને વેદાંતે ઘણા લોકો માપી રાખ્યા, ગીતા એ ઘણા લોકો માપી રાખ્યા, જૈના શાસ્ત્રો એ ઘણા લોકો નોકરી રાખ્યા છે. ફક્ત છેલ્લામાં છેલ્લા ઋષભદેવ ભગવાન નું શાસ્ત્ર તદ્દન સાચું છે. બીજા કોઈ નું તદ્દન ફેક નથી. હવે લોકો શું કે છે, આપડા લોકો શું થાય, આપડા લોકો થાય, આ બધા ભગતો ગાયા કરે ને, બધા ધર્મ, બધા ધર્મ હરકા થઈ ગયા છે. હોતું જેવું છોકરો, એનો બાપ, એનો દાદો, એનો વડદાદો, બધા હરકા, બધા આ જંગલી લોકો. શા માટે તમે બોલ્યા છો? બે જવાબદારી લાગે. શું કરું? બધા ધર્મો સાચા છે પણ સરખા નથી. શું કહ્યું તમને? સમજાય ને? સાચા છે, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, ફોર્થ, સાચા બધા છે પણ સરખા નથી. માં સરખા કહે છે, આ બધા લોકોનો મગજ ખરાબ કરીને કહે છે લોકોનો. નથી ધર્મ ને હમસતા, નથી જ્ઞાન ને હમતા, નથી ભક્તિ ને હમસતા. જો આ જો ચોખ્ખો માણસ છે, મહારાજ એટલો ચોખ્ખો માણસ છે, એટલો ફેક્ટ માણસ કર્યો અને ભક્ત માણસ કહેવાય. હવે એ ચોખ્ખા માણસ ચોખ્ખા માણે અમારી ચોખ્ખી વાત હારી નીકળે, ચોખ્ખી નીકળે. ખબર ને? બીજે દખો નહીં કોઈ જતો. ખબર ને? પૈસા ની વાત લઈ લીધી કશું એ માણસ નું હા પેલું ખોટું ના. પણ એ શું કે છે, જ્ઞાન આકાર માં મળે નહી. અરે જ્ઞાન જ્ઞાન તો આ તો મારી પાસે 40,000 માણસ છે ને, તે તમે કેવું જીવન કેવું જીવે છે તમે જુઓ તો અજાયબી થઈ જાય. એ પ્રસાદ ખાવા લેતા છે, 27 ના પ્રસાદ ખાતા છે, તમે તો આ પ્રસાદ ના કહો મારા બે ચાર પાંચ માણસ ઠીક છે. હું બે ચાર પાંચ જ છે ને, કોઈ દુઃખ આપ્યું નથી. એવું કે વર્લ્ડ માં કોઈ હોય, વર્લ્ડ માં કોઈ કોઈ સંઘ કે કોઈ માણસ એવું ના હોય કે આવું પચાસ ખાવા પર તૈયાર હોય. કેવું સુખ અને ત્યાં હિન્દુસ્તાન કેટલા માણસો ને જે છે કે નિરંતર દાદા યાદ રહે, એક સેકન્ડ પણ રક્ષા કાયમ ની માટે રક્ષા. દોડે દાડે વાતો ચીતો બધું એવું કરે, દોડે દિવસે રાત્રે સ્વપ્ન. હા, કેટલી બધી પુણ્ય હોય તો આ વાત સાંભળવાની મળે. તે જૈન ના મારે કે તમે પડદા આપો છો, અમને દેખાડો કે છે વાત કરી છે ના દેખાય. તમે મોટા માણસ છે, ખરાબ દેખાય ગયું ના કે અમે દેખાડો. એટલે પેલા જૈન ના શું નામ હતું એનું? નથમલજી. નથમલજી, નથમલજી, નથમલજી મોટા એ કે તુલસી આચાર્ય નથી તે મોટા. મને કઈ દેખાડો કે છે, એટલે એમના કિશોર મને બોલાયા. પછી મને કે આ દેખાડો, એટલે પછી શું કર્યું આમ લઈ આવો એને દુઃખ થયું મને અડવું જોઈએ. નીકળી ગઈ વાત. સારું સ્ટેશન મળતું નથી, સારું લાગતું છે. એક બાજુ પોતાનો છોકરો ખાય, એક બાજુ પોતાની વાઈફ ખાય, એક બાજુ પોતે ખાય, તો આગળ શું કઈ યાદ નથી કે અમારી વાઈફ થઈ બધું કયું પછી મારી આદરી શું કરે આ બધા? ગરબા ગાય, ગરબા ગરબો ગરબો હોય. અરે ત્યાં આગળ લોસ એન્જલસ માં પેલી હતી ને ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા મારી જોડે તો મેયર હોવ હતો લોસ એન્જલસ ને, મેયર એ દોઢિયાર માં મળી એવું કઈ ગયું. આવું જોયેલું ને, આવું પ્રેમ પ્રેમ ને આવો આનંદ જોયેલું મેળવ્યો તને એકાકાર જ બધું પ્રેમ પ્રેમ ને પ્રેમ જ, બીજું કશું ત્યાં હોય નહી. અને 10 લાખ વર્ષથી આ ઉત્પન્ન થાય છે. આ ડાયવર્જન માર્ગ છે, આ રિયલ માર્ગ નો ડાયવર્જન. એટલે જ્યાં રિયલ માર્ગ તૂટી પડ્યો છે જેના આધારે જવાય એવું નથી, તેને આ વાંધેલો માર્ગ છે. શું છે એટલે લિફ્ટ માં જવાનું, બીજું કઈ નઈ. તમારે કઈ તમારે કરવાનું કશું ના હોય, બધું અમારે કરવાનું, બધું કરવાનું અમારે. તમારે મારી આજ્ઞા ભરેવાનું. પણ હવે પછી આ જ્ઞાન લીધા પછી 200-300 કલાક તમારે અવર અવર નવર તમને મળવું જોઈએ. તારે એ ડિટેલ્સ માં આવશે ને, ડિટેલ માં કેમ આવે? સ્કૂલ માં કેટલો ટાઈમ ગયો છે તમારો? ચિંતા તો થાય જ નહીં. સંસાર સરસ ચાલે, બધી જણ રોજ અથડામણ. હા, જ્ઞાન ખોટું છે. શું છે? બે વાર ઉપર ત્યાં વાન લાયેલા મારા માટે, ત્યાં વાન માં ભરી રાખા. એ ભરે વાન માં અમને અમને એવો મોકલે, મારી તબિયત વિચારી જરૂર છે પ્લેન માં. આ જગત કલ્યાણ સરકારે પુસ્તકો વસ્તુ બધું ફ્રી આપવું પડે. શું કરવું પડે? પુસ્તક વેચાય ને, મારો શબ્દ વેચાય તો પછી એનો અર્થ જ નહીં ને. આનું નામ આપતવાણી કહેવાય. શું કહેવાય? આપતવાણી. એટલે પેલા પેલો ભાગ છપાયો, પછી બીજો છપાયો, ત્રીજો છપાયો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આઠમો. આ છપી ગયા, આઠમો, નવમો છપાય છે. અને પછી 10, 11, 12, 13, 14 છપાવાના. તેમાં તમામ શાસ્ત્રો આવી જાય. અને શાસ્ત્રો કરતા ઊંચું જ્ઞાન. શાસ્ત્રો તો વિરોધાભાસ લખાયેલા તમારે, સમજો ને. આ તો રસ્તા દેખાય પદ્ધતસર એક ધાર્યું જ અવિરોધાભાસ. તારે લોકોનું કલ્યાણ થાય ને, આમ તો બહુ ફેરફાર થઈ જવાનો. તો લોકો ઘૂસે ઉઠ્યું છે. વાત સમજવા જઈએ. એને માટે શું થાય છે કે આ પુસ્તકો ફ્રી, અને તમારો જે સુરત નો જ્ઞાન થયેલું ને તે દેરાસર વાંચવાનું હતું. દેરાસર, દેરાસર કોનું બંધાય? કે જીવતા હોય તેનું. કોનું? એટલે એક ઋષભદેવ જેવા છે તે 1.5 લાખ વર્ષની ઉંમર ના છે, અને હજુ 1.25 લાખ વર્ષ જેવા નથી. એમનું નામ સિબંદર સ્વામી. આપડે અહીંથી જઈ શકીએ નહી, તો વાતાવરણ વચ્ચે એવું છે કે અહીંથી પ્લેન કિલોમીટર કેટલા થયેલ છે એનો માપ, પણ એનો વચ્ચે વાતાવરણ એવું છે કે તમે કશું જઈ શકે નહીં. ત્યાં આગળ પોતે છે અને ત્યાં મારે કનેક્શન છે. શું છે? એટલે અહીં આગળ આ એક દેરાસર એમનું, અને જોડે અહીં કૃષ્ણ ભગવાનનું દેરાસર જબરદસ્ત, અને પેલી બાજુ શિવનું દેરાસર. એવું ત્રણ દેરાસરનું સંકુલ છે આખું. તે બાંધવાનું હતું, તેની ખેંચા ખેંચ ચાલી. અમદાવાદ આવે કે છે અમે જમીન આપીએ ને બધું ફ્રી ઓફ કોસ્ટ આપીએ. તે અમદાવાદ જમીન લગભગ 15-20 લાખ રૂપિયા ની હતી. તો પણ આ સુરત વાળા શું કે છે કે અમારી ભૂમિકામાં થયું છે જ્ઞાન, માટે અમારાથી પૈસા ઓછા હોય તેમ તે ના કર્યું, પણ અમારી ભૂમિકામાં થવું જોઈએ. અને પછી એ લોકો તૈયાર થયા કે અમે બધા પૈસા કરી ચુક્યા છે. શું એટલે એમની ભૂમિકામાં? એટલે સુરત થી આપડા હાઈવે છે ને, હાઈવે, સદન હાઈવે, સુરત થી હાઈવે આવે ને, તે હાઈવે ઉપર પેલું કયું ગામ છે? કામરેજ ચાર રસ્તા નવા ગામ આપડે કોલેજ કોલવાડ કોલેજ કાબરેજ ચાર રસ્તા છે ને ત્યાં આગળ છે, બંધાય છે સંકુલ, અને ત્યાં આગળ સો બ્રહ્મચારી રહેવાના છે કે જે અખંડ મનોવચન કયા જ બ્રહ્મચારી પાડનારા, શું કહું, અને તે લોકો પ્રીચિંગ કરવાની કરવાના, એ લોકો કૃષ્ણ ભગવાન ના પીતાંબર પહેર છે, એ લોકો શું પહેર છે, અને પ્રીચિંગ કરશે સાચું પ્રીચિંગ, કોઈ આ તો પિચરે નહીં ચડતો, અને આ તો ફળીભૂત થાય, હું તો આ સુરત ડિસ્ટ્રિક્ટ માં જઉં નઈ, એક ગામ ને માટે 3.5 કલાક માં જોઈએ આખું ગામ તૈયાર, કારણ કે હવે લોક સાચું માગે છે, હવે આ હવે નથી માગતા પેલો કચરો બધો, લોક સમજતા થઈ ગયા, સમજાવ્યા થાય નઈ, થયા ડેવલપ થયા નઈ, હવે ના ચાલ્યા કચરો માલ બધો, વૈજ્ઞાનિક થઈ ગયા લોકો તો, ના વૈજ્ઞાનિક તો કરું છું એમને લોકો, આવું ક્યાં વધી રહે, કયા દેશના આર્ય દેશના તમે પ્રજા, એક એક માણસ જો મારાથી કેળવાય, એક છોકરું આખા આખા દુનિયાને હલાવે, શું કહું, એ છોકરાઓ તૈયાર કરવા મારે, બધા મોટા માણસો તૈયાર થાય કે નહીં, તમે તો નાના છોકરા ની વાત કરી કે નાનો છોકરો તૈયાર થાય, પણ મોટા અમારા જેવા થાય કે નહીં, અમારા જેવા મોટા થાય કે નહીં તૈયાર, તમારા થી છે કમ્પ્લીટ એટલે વાત સમજવા જેવી છે, અને આ તો જગત કલ્યાણ માટે છે, શું કહ્યું, આમાં આ સંઘ એવો છે કે આ સંઘ માં તો આ એના સંઘ ના એ જ છે, તે સંઘપતિ છે, અમદાવાદ ના સંઘપતિ છે, પછી અમદાવાદ મુંબઈ ના સંઘપતિ છે, એમ સંઘપતિ અમુક અમુક એમના ડિવિઝન નું કામ કરી લેવાનું, પણ કોઈ માણસ ને ચાર અનાયક પોતાનો ખર્ચો અમારા સંઘમાં નહીં નાખવાનો, ઉડતો સંઘમાં આપવાના બધાને, મારે આ પોતાના ઘરના પૈસા ના બધા કપડા બપડા બધે, અને અમે બેન ને અમે પ્લેન માં ભરીએ દેશમાં, તે દેલ માં ઘરના પૈસા નું પ્લેન માં ભરવાનું, બાકી સંઘ ના પૈસા ને ધર્મ માટે, સમજ ને, એટલે એ ચોખ્ખો, એ ચોખ્ખો સંઘ કહેવાય ને, બિલકુલ એવો તો પ્યોર હોય નઈ ને આ કાળ માં તો, આવો પ્યોર તો હોય નઈ સંઘ, સંઘ એટલે 40,000 માળા કે નાનું, આવો પ્યોર હોય શકે નહિ, એને પ્યોરિટી કામ કરશે, શું કરશે, એ પ્યોરિટી કામ કરશે, અને સંઘ માં તો પારસીઓ ગણા છે, બધું હોય, આ ફોરી વાત બધા કહે છે, પણ ફોરી નથી ગાલતા નથી, કારણ કે બિચારા હજુ તો આ મોહ કઈ ઓછો તૂટી જવાનો છે, હજુ તો ડેવલપ નહીં થયેલો, હજુ તો લોકો મને કહે છે આપડા લોકો વધારે દુઃખી છે, અને આ લોકો સુખી કેમ છે, એવો પ્રશ્ન ઉભે ને, આ લોકો આપડા લોકો તો વધારે સુખી લાગે નહી, એમને મળી આવે છે વધારે સારું સારી નહી, શું કારણ છે, કઈ ચિંતા કરતા નથી, ત્યાં ચિંતા કેમ નહીં થતી, ત્યાં કે છે આ ભાઈ રશ્મિકાંત ચિંતા થઈ કે બાબા ને, ના એ જવાબ ના હોય તો રશ્મિકાંત ચિંતા થઈ બાબા ને, રશ્મિકાંત ને થાય બાબા ના થાય, બાબુ મોટો થાય પછી, બાબુ મોટો થાય પછી ચિંતા થાય ને, એવું આ બાબા છે ને, મારી પાસે ફોરી ની આવે ને, હા મને કે છે કાયમ ની રાખો, અને મને હું છે તે બ્રહ્મચર્ય પાડી માથું મુરાઈ નાખી, ના ધ્યાન માં તરત તું તું પોતે દુખી થઈશ, કર્યું જો આમ મહિનો મહિનો આરતી ઉતારતી, તું તને ત્યાં કરીને બીજી તને હેલ્પિંગ આપીશ, કહ્યું તારા આગળ વધે એવું, સમજ ને, તો બીજા દુખના મારે શું ના ખવે એ કઈ કઈ શાંતિ થવા માટે કરે તો આપડા લોકો પડી ગયા, શાંતિ થઈ જાય. ત્યાં બધા ઘુસી ગયા આપડા લોકો, એટલે ટીબી નો પરમાણુ ગાળ્યા બિચારા, એમને ક્ષય રોગ ગાળ્યો મેં દીધો. એની એમની જગ્યાએ રહેવા દેવાના, એવું ના કરવું છે. શું કરું, આ તો પૈસા હારું એ પ્રાણાયામ કરાય, તે કરાય તે કરાય, કૃષ્ણ ની મૂર્તિ હોવ દેખાડી એનો ધર્મ ચૂકો છો, પોતપોતાના ધર્મ માં જ રહેવા દેવો છે. શું કહ્યું, આપડા લોકો એ તો હું અહી 5 લાખ ભેગા કહી દઉં, વાર ના લાગે. 5 લાખ માણસ ભેગા કરું મારે, શું કરે છે એ દુખી છે તો ભાઈ પાસે એના પૈસા લઈને હું શું કરું. આ તમ મારી પાસે આવે એ બધા દુઃખી આવે ને સુખી આવે, તો પછી એના દુઃખ પાછું હું લઈને હું લઈ લઉં, પછી ઉપર જોવા એને પડાયેલું કે હાલવાના ને. હું તો લોકોને એમ કહું તારે માગવા હતા આવજે, એ દુઃખ રહ્યો તો એસી રીતે કેતો એસી રીતે કેતો દુખી હોય તો આવજે. શું કે તમારી પાસે સુખ હોય એટલે તમે આપી શકો, તમે સુખી છો એટલે આપી શકો. હા, અમારે બધા દીવાનું ઓળખાણ ફોન કરી આપે બિચારા. પણ તે કેવું, લોભ ને માટે નહીં, તારે અટકેલે અટકેલે અટકેલા માટે. એને કહ્યું મારો જવાબ નથી, તો જવાબ કરી આવીએ અમે. તો હવે લોભ ને માટે નહીં, એમને બધા દેવ અમારે કશું ના થાય, અમારું કામ નથી. મારે પોતાનું કશું ના કામ કરાવડો, મારી કંપનીનું ના કરો, એ તો સાત કહેવાય. એટલે આ 4000 જે થયા ને તે બધા શું કહેવાના રોજ જાણો છો, એ દાદા મારું આમ કરી આવ્યું, દાદા મારું આમ કરી આવ્યું, દાદા મારું આમ કરી આવ્યું. બધા કે વાતે હાથી એવો મેં કશું કર્યું ન હતું. શું કહ્યું, કેટલાક લોકો મોટા મોટા માણસો જે ચમત્કાર ના વિરોધી હતા, જે તે લોકો કહે દાદા તમે જ ચમત્કાર કરો. હમણાં નો ચમત્કાર, ચમત્કાર માણસ કરી શકે નહીં. આ વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે ચમત્કાર કરી શકે. ચમત્કાર કરતા પેલો એને સંડાસ દે આવવું જોઈએ. સંડાસ દઈ શકતો હશે કોઈ, તો હું કઉ સંડાસ જઈને આવે ને, એટલે બહુ થઈ ગયું ભાઈ, એ ચમત્કાર ઓછો નથી. મોટા ચમત્કાર વાળા સંડાસ દેવાની શક્તિ ને એનું આ શરમ નથી આવતી. સેમ ફૂલ શું કહ્યું, તરા હવે ચમત્કાર કેવી રીતે કરી શકે, સંડાસ દેવાની શક્તિ ના હોય ચમત્કાર કરી શકે. ત્યાં સંડાસ દેવાની શક્તિ કોઈ ના છે કેમ બોલતા નહીં. કૃષ્ણ ભગવાન નથી, મારી નથી, મને નથી. એ ડોક્ટરો કહે તો ડોક્ટરો ઉતાર ત્યાં થવા માટે કહે, હા જ્યાં અટેક છે ત્યારે ખબર થઈ ગઈ હશે. ચમત્કાર કરવા નીકળ્યા આ લોકો ને પધાર બિચારા મૂર્ખા લોકો. પુલિસ જેવું બધું વસ્તુ લાગે છે, લાલ તું લોકો ચમત્કાર દેખાતા. શું આ હું જો દિલીપ એક ખબર કાગળ જ કાગળ ટુકડો પાડ્યા જ હતી. ચમત્કાર કરું છું, આ વિજ્ઞાન છે. શું છે, જે તમે વિજ્ઞાન ના જાણતા એને તમે ચમત્કાર કરો. શું કહો, જે વિજ્ઞાન તમે જાણતા હું શું છું, આ વિજ્ઞાન આવું છે. એટલે પછી બે જણે હું 28 નો હતો, તમે કરી બતાવ્યું ફ્રેન્ડ સર્કલમાં. મેં કહ્યું તમે ભજીયા કાઢી આપું, આપણે 10 જણ છે, 10 ભજીયા કાઢી કહ્યું, વધારે તો નહીં. પણ તો એ લોકો કહે છે 100 રૂપિયા, એવું નહીં, બીક નહીં મારવાની. આપણે 10 રૂપિયાનું બધું બધું લાવજો, તેરા 10 રૂપિયા બહુ ચીજ આવે. હું 28 હતો ને, તેરા 10 રૂપિયા બહુ ચીજો આવે. તમે હશો ને, કારણ કે એને વર્ષ કેટલા થયા? એટલા વાર થયા તે દાડે બધું સસ્તું હતું તે દાડે, પણ તે મેં આમ કરી પછી મૂકી તો હરગાઈ ને સમજાય છે ને આ કોટ જગત માં પાડવા છે કે ના પાડવા છે? હે, લોકો મૂર્ખ બનાવે છે બધા. એક લંકા લંકામાં એક જણે કહ્યું કે હિન્દુસ્તાન માં કોઈ પણ ભાવો છે એ કરી આવે તો મને લાખ રૂપિયા ઇનામ આપવા, કોઈ ભાવો ગયો નહીં લેમ જાય અત્યારે માટા લોકો લોકો મુક્તો દુખ્યા છે અને પાછા એમમાં લૂંટી લૂંટ કરે છે. ના સુખ્યા લૂંટ્યા તો વાંધો ને, અમદાવાદ ના ચેઠિયા લૂંટતા વાંધો ને, આ સુખ્યા તો ભાઈ ચેઠિયા લૂંટ્યા હતા ને એમાં. એમાં સમજાય જાય ને. પછી એક ચમત્કાર વાળા એમના ગામના છે, આપડો ફોલોઅર છે, એક જણે કે છે તું દાદા ના લેવા બેસ્યા, દાદા ચમત્કાર કરતા નથી નહીં બેહું કે છે. મોટા મોટા ચમત્કાર કરતા હતા કે છે મોટા, અને દાદા ચમત્કાર નહીં કરતા નહીં બેહું. તો પેલા શું કર્યું, પેલો ફોલોઅર હતો ને તેને શું કર્યું, એની પર ચમત્કાર કર્યા. એક વાર ચમત્કાર કર્યા ને અને પછી કે છે ના લેવા દઉં છું, હાથ પહોંચી દઉં ટકડા હું દઉં છું કે છે. પછી પછી મેં એને કહ્યું, આ નિર્ભયાન હતા અને આ હતો, તે મેં કહ્યું તું ચમત્કાર કરી બતાય મારે હવે આ ચમત્કાર કરો છો, હું જાણું છું માનતો નથી પણ તું શું ચમત્કાર કરો છે મને બતાય કઈ બતાય. એટલે પછી એને એક સિક્કો ભરત દઈને આપ્યો, સિક્કો હાથમાં ચાલવા માટે 10 પૈસા રહ્યો તો નથી, અને પકડી રાખ્યો. તો પછી એને શું કર્યું, દીવા હરિયા ગઈ અરો આમ આમ કઈ મંત્ર માર્યા આમ એ 2 વખત હરગાઈ કઈ કર્યું. તારે ભરત જેવો આમ સિક્કો પકડી રાખ્યો તો એકદમ બહુ ગરમ થઈ ગયો, એકદમ ગરમ થઈ ગયો, છૂટી ગયો હાથમાંથી. કેમ છોડી દીધો, ત્યાં બહુ ગરમ થઈ ગયો છે. પછી પેલા મેં કહ્યું શું ચમત્કાર અમે શું ત્યાં કર્યું આ કળા, એ મને કે આ ચિકન મેં દવા ચોપડી દીધી હતી અમુક ટાઈમ. આ બધા મૂર્ત બનાવે છે, આ બધા ધર્મ બના, આ ધર્મ આખા મૂર્ત બનાવે લોકો, બધું ખાઈ ગયા છે ધર્મ લોકોને. મારે કોઈ ધર્મ ભગવો નથી, ભગવાન નથી, પણ આ લોકો આવું ના હોવું જોઈએ. એક તો લોકો દુખ્યા છે અને ઉપરથી બીજા કઈ સુખ થવા માટે આવે છે, તેને શું કઈ ખાડા નાખો છો? તમે કયા અવતાર છૂટશો? એને ખાડા એ ખાડા નાખ્યા ને એ તો છૂટશે કોઈ બધાડો, પણ એ નાખનારો ક્યાં છૂટશે? એ તમને સમજાય છે? પણ ભગવાન નથી લોકોને શું, અમારાથી એક શબ્દ ઇરિસ્પોન્સિબલ ના બોલાય. 26 વર્ષથી એક ઇરિસ્પોન્સિબલ એક શબ્દ ના બોલાય, એને જવાબ આપવો. જેમ તેમ બોલવું પડે, જેમ કરેક્ટ છે. મેં જેટલું જોયું નહીં એટલું, ના જોયું હોય એટલું બાકી, થોડું થોડું 4 ડિગ્રી બાકી છે એમાં હું જવાબદાર નહીં. બરોબર ને? તો બીજું બધું કરેક્ટ ને બોલવું પડે, ચાલે નહીં. 6 થી હાથમાં હોય નહીં. મેં કહ્યું નહીં ચલો આવું કરે દાદા ભગવાન દાદા ભગવાન મળી થાય, મારા દાદા ભગવાન ભક્તિ થાય. અને આ જેને જ્ઞાન આપી તે બધા બોલે તે એમના દાદા ભગવાન પ્રગટ થયા કરે. એમને આપ્યું છે દાદા ભગવાન શરૂઆત દીવો કરી આલ્યો, લાઈ કરી આલ્યો, અને તમને ભક્તિ થાય, આમાં તમને ફાયદો થાય. અને સીધું એ કે જેને નોટ ટેન્શન થઈ નથી તે એનું મુખાર્જન જોવાથી કોઈ ટેન્શન રહી થતો જાય. શું થાય? અભિષ્ટ જેને નોટ ટેન્શન તે કહ્યું વચ્ચે ટેન્શન રહી મુંબઈમાં લોકોને ધંધા ભાઈ મોટો મોટો વસ્તુ છે આટલું અજવાયું છે. હું આ મોતી ને પૈ આવે એની પછી શું મોકલે છે જો ને આપડે મોટું જોઈએ ના ખબર પડે આપડે બધી નથી ભરી આપણે ખાલી સમજવાનું કે આ છે મોહ નહીં રાખવાનો છાપરાને સમજવાનું કે છે રહેવાની જગ્યા મોહ રાખવાનો મોહ થી માર પડે પછી એની મેરે છૂટે તાર છોડવાનું મોહ થી માર પડે પછી છૂટવાનું મોહ મારે છોડે છે પણ દાદાજી ના જ્ઞાન પામ્યા પછી પુરુષાર્થ છૂટું ના પડે દાદાજી ના જ્ઞાન પામ્યા પછી આપણે પુરુષાર્થ માં રહીએ તો મોહ ના છૂટાય ઓછો કરાય પરિગ્રહ ઓછા ના કરાય ઓછું થઈ ગયું છે તમે તરુ હતા એવું તમે ફરીથી ભાન થઈ જાય તાર થાય એવું નહીં થાય ને કોઈ દિવસ નહીં કાયદો એવો છે જયારે જે જે જરૂર પડે તે વખતે તે વખતે ત્યારે હાજર થાય જ બધી ચોપડી ભેગી થાય બીજું ભેગું થાય હિતમાં ફીટ નહીં ચોપડીઓ એ બધું ભેગું થાય જ ત્યાં આગળ મસ્તી મજા આનંદ મજા સિનેમા જાય છે એવું એક પૈસા વસૂલ થાય છે એવું માને છે અને બીજું લોકોને પોતાના ત્યાં આગળ પોતાનો બિઝનેસ લઈ જાય છે ત્યાં તો મારું પ્રેસિડેન્ટ થઈ હું પણ આ બિઝનેસ લોકો છે એમાં મેં ચકડો માર્યો એમાં પ્રેસિડેન્ટ એ કમાયો તું શું કમાયો વગર તો ચકડો માર્યો છે તને સમજાય બધું મને પૂછતા રહે તો કહું તમને શું કયા ભૂલેતા હોય બેન કહો કે આ દુનિયાદારી નું તો કરવું જ પડે ને આમાંથી કઈ ભગવાન કરશે બેસી રહેવાય આપણે તો બધા બહુ આ કથાના કરનારા બધા એટલા બધી કથાના કરનારા છે આપડે તો ભાગવતની કથા કરનારા જુએ એટલા છે પણ આ આનો ચોખ્ખો માં છે ને એટલે કિંમત આપડા પેલા બીજા ચોખ્ખા આપડા પેલા એ અમારા હ્યુસ્ટન માં હમણાં ગયા મહિને જ મોરારી બાપુ આ લોકસત્તા વાળા એના માટે કઈ ઉપાય કે કઈ સલાહ કે કઈ બી હોય તો આપો. ભાઈ પૂછે છે કે હું મેડિટેશન કરું છું ત્યારે મગજમાં બધા બીજા બધા વિચારો બહુ આવે છે અને કોન્સન્ટ્રેશન રહેતું નથી, એકાગ્રતા રહેતી નથી અને બીજા બીજા વિચારો આવે છે જયારે એ મેડિટેશન કરે છે ત્યારે, તો કે એના માટે કે આપ સલાહ સૂચન કે ઉપાય બતાવો. શું કરે છે વિચારો? મેડિટેશન, ધ્યાન કરે. મન બગડી ગયું છે કે તમારી ભૂલે છે? ના કઈ એવું નથી, આમ બીજા બધા જાતના આઉટસાઇડ એક્ટિવિટીઝ ના વિચારો વધારે આવી જાય. 5 મિનિટ મગજ શાંત રહેવું જોઈએ રહેતું નથી ને બહાર આજુબાજુ ની બધી એક્ટિવિટી ના બધા વિચારો મે આવી જાય. પણ મન મને ખરાબ છે, મન લાગુ કરી ને છે ના, એવું કઈ છે નહીં. આપણા ધાર્યા પ્રમાણે રહેતું નથી એકાગ્ર ના, ધાર્યા પ્રમાણે તો રહે છે પણ કોન્સન્ટ્રેશન જે કાયમ રહેવું જોઈએ એ નથી રહેતું. આ ઓફિસ ના વિચાર આવે કે આ કામ છે કે તે કામ છે, કોન્સન્ટ્રેશન રહેતું નથી. ઓફિસ ના વિચાર આવે આ કામ છે તે કામ છે એ બધું આવે, એનો અર્થ જ નહી. જે કરો ધ્યાન અને એમાં જો મન આગ બહાર જતું હોય એને ધ્યાન મહેનત કરવાનું શું હોય તો બરાબર છે. એના માટે કઈ કોઈ પણ કામ ફ્રેક્ચર થયેલું કામ ઘણી વાર ના આવે. શું કરું, 5 મિનિટ પણ ધ્યાન રહેતું હોય નહીં તો રેગ્યુલર રહેતું હોય સારું, નહીં તો બધું. એટલે મન લપટું પડી ગયું નથી, મન બગડી ગયું નથી. હીરા મૂક્યા હોય તો આગા રૂમમાં હીરા મૂક્યા હોય તે ટેબલ ઉપર પડ્યા હોય મય મૂકવાના રહી ગયા હોય તમને ધ્યાનમાં રહે ના રે? તીકડે બીજા વિચાર આવે ધ્યાનમાં, કારણ તમને ગમતું જ નથી. આ તો મપરણ કરો છો. તમે બેંક માં ગયા હોય અને $2000 ની નોટો આપે, રૂપિયા ડોલર આપે તો તમે ગણતી વખત મન થાય બીજી કઈ? તમે ડોલર ગમે તે હીરા ગમતું જ નથી. જે ગમે નઈ એને મેં એકાગ્ર રે, તમે કોઈ પણ વસ્તુ તમને ગમે તો એકાગ્ર રે. પછી ગમતી નથી પછી આ પ્રભુ નું પર પ્રભુની કિંમત નહીં, તમને નથી વાઈફ ની કિંમત, નથી છોકરા ની કિંમત, તમે ડોલર ની હૈરા ની કિંમત છે બસ, બીજા કિંમત. એટલે ધ્યાન અમારે છે, અમને ડોલર કરશે એવું ધ્યાન દેખાડે આજે આજે બોલે દેખ ના રે હે કોઈ વખત ના બી એમાં બી નથી રહેતું. કોઈ વાર એમાં બી નથી રહેતું, કોઈ વાર એમાં પણ નથી રહેતું. ખાસ કરીને બધાને ડોલર મળે હા, તમને કહી દઉં એ તો ખરો. હવે દુનિયા જેની છે આપણે એને મને ડોલર માં નહીં રહેતું. હીરા એમ કે મને નહીં રહેતું, મને મને તમે આ મને કાયમ મારા કયા પ્રમાણે ચાલ્યા કરે એનું શું કારણ? મને એમાં રુચિ નથી. જે જગત ના લોકો રુચિ છે તો મને રુચિ નથી. અને તો પોતા પરમાત્મા માં જ રુચિ છે અને તે એને એકાગ્ર નિરંતર રહે અમારે એ રુચિ તો એની કિંમત વધારો આ તો ડીએશન કરી નાખ્યું છે તમે આ લોકો ડોલર નું ડીએશન કરશે તમે વેલ્યુએશન વધારો છો હવે આ નવી દુનિયામાં જીવા હેડો આ જૂની દુનિયા કાઢી નાખો ને ધ્યાન કર્યા મેં આમ કર્યું મેં ભક્તિ કરી સ્વાની ભક્તિ જાણ્યા વગર ભક્તિ સ્વાની કરો છો તમે ભક્તિ એટલે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર શું કહ્યું તે એક રસ્તો તમે જાણતા હોય જેટલો જાણો એટલો તમે રસ્તો જાઓ પછી આગળ ના જોડતા તો એટલે ભક્તિ એટલે તમે જેટલું જાણો જેટલી તમને જ્ઞાન સમજણ હોય એટલી તમે ભક્તિ કરી શકો બાકી ભક્તિ લોકો ભક્તિ કરો ક્યાંની પણ ભક્તિ કરો કઈ જાણવા નહીં કે આ શું છે જગત ભગવાને બનાવ્યું કોને બનાવ્યું છે ચાલે છે કોણ ચલાવે છે હું ચલાવું છું કે એ ચલાવે છે કોણ ચલાવે છે એવું લાગે છે ને થોડું તો પ્રભુદા ચલાવી નાખે છે ખરેખર કોણ ચલાવે લાગે છે ભગવાન મહેનત હા તમે કરતા તમે દેખાવ છો ને આ ધ્યાન કોણ કરે ભગવાન કરે તમે કરો જે ગુનેગાર ના હોય ત્યારે ગુનેગાર બનાવે શું થાય આપડે લોકો તો કમાય નઈ શું નામ પ્રમોદ કે વિનોદ જે આપડા લોકો કમાય 2 લાખ સાથી કાઢી ફર્યા કરે અને 2 લાખ જાય આપડે કેમ આમ ધરમ થઈ ગયા ભગવાન ઉઠ્યો છે કે હાજર દેખાય અને વગર તો અમને એને મા બાપ ભગવાન મા બાપ ને એટલે જ આપણે ફજત કરીએ છીએ મા બાપ ફજત કરી દેવો છે દાવ મળે નહીં મળશે 10 લાખ ને 2 લાખ કઈ રીતે થાય 10 લાખ કમાવાનું 2 લાખ વાત તો કઈ સાચી એવી જાણો ત્યાં ઉપાધિ ભાઈ પૂછે છે ડેબિટ ને ક્રેડિટ તમે લઈને આવ્યા છો અને વગર તમે હાય હાય હાય કરી એ કર્યા કરો તો તમે લઈને આવ્યા બેંકમાંથી લઈ આવવું એ ગુજરાત કહેવાય બેંકમાં આપણું નાણું મૂકેલું હોય ત્યારે લઈ આવવું એ ગુજરાત કહેવાય તમને કેમ લાગે બેંકમાં આપણું નાણું હોય ત્યાં લઈ આવવું એને કઈ ગુજરાત ગણાતો છે આપણું છે નહીં લઈ આવવાનું વાપરવાનું છે આ તમે લઈને આવ્યા છો તે તમારે લ્યો છો વાપરો છો ફરી જો બેંક માં મૂકો તો કામ ચાલે નહીં તો પછી રખાય રખડી ભરવાનું અને ચિંતાઓ કરશો તો 2 પગ ને બદલે 4 પગ થશે પડી નહીં જવાય અને પૂછડું વધારાનું ભગવાને કહ્યું કૃષ્ણ ભગવાને કહ્યું જીવ તો ચિંત ને સ્વચ્છ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે એમ કહ્યું કે ચિંતા ના કરાય એવું કહ્યું છે ને શા માટે કહીશ લોકો પણ ગોઠતા નથી નઈ તેરસ ને નહી શું કૃષ્ણ ભગવાન ગોઠતા નથી લોકો કૃષ્ણ ભગવાન કે જીવ તું સિંધ ને સ્વચ્છના કરે કૃષ્ણ ને કરવું એ કરે પણ ગોઠતા નહીં આ લોકો ગોઠવું જોઈએ ના ગોઠવું જોઈએ બેનો ના ગોઠવું છે તમે ગયડા છો તો ગયડા ના હવે તમારે ચિંતા કરવાની શી જરૂર હવે છોકરા હવે ચિંતા કરવા તમે શું ચિંતા કરવાની જગતા કે ના એડવાન્ટેજ શક્તિ હોય ને અને કે છે હું છું તો